પણ કરે નઈ, કરશે એ જ કરે. હું હવે મજા કરવાનો છું થોડે થોડે. આપણે વાંધો નઈ ને, આપણે શું. અરે અમુક મારે તારે બીજે કોઈ ઠેકાણે ના હોય, કે આ કયા ઠેકાણે પોતાનો આત્મા છે એ બતાડવા માટે નું આ બધું આપણે ખબર પડી જાય કે આનો આત્મા છે. આત્મા તીવ્ર કઢાઈ માં છે, આત્માન કઢાઈ માં છે, પણ કઢાઈ માં છે. એક માસ એક દિવસ લાખ રૂપિયા થેલી ભૂલી ગયો જી આવેલો ભાઈ શું. પછી આપડે કઈ જમીન જવાનો આમ તેમ બધું જા પાણી પાવા પાડી પોતાની ભૂલી ગયેલી વસ્તુ એને યાદ આવે કે તીવ્રતા પહોંચ જાય. પછી મમ્મ સુધા વેદાંત પર વાત કરી છે બહુ ઊંચી નીકળી હતી. લોકોને સરળ પડે એટલા માટે, લોકોને સરળ પડે ઉપયોગ, પણ સરળ પણ ગોતશે એવું બધું. ચોખ્ખું બોલો ને કે અહીંયા આ છે. અતારું મહારાજ ને કહ્યું કે સાહેબ કેટલી જગ્યાએ આત્મા છે તમે કહી દઉં. મહાવીર ભગવાન ના જ્ઞાન માં કેટલી જગ્યાએ, એક તો નિરંતર છે તે ઇન્દ્રિયો માં, ઇન્દ્રિયાત્મા જ છે. ઇન્દ્રિયા હવે આખા દાડા માં આખા વર્ગ માં પાંચ વખત વરાપ રહે એ કઈ જમાવ ના કહેવાય. શું કરે આખા વર્ગ માં પાંચ દાડા વધારે પડે જમાજ કહેવાય ખરું. એટલે આમાં થોડું ઇન્દ્રિય આત્મા માં થોડુંક પેલું વખતે કચાય આવી જાય, એ પણ કચાય આત્મા કહેવાય નહીં. અને આ કચાય આત્મા આમાં થોડો વખત ઇન્દ્રિય આવી જાય પણ ઇન્દ્રિય આત્મા કહેવાય નહીં. એમ તે કચાય માં જ હોય. એનો દાખલો કાપું કે લોભીઓ હોય ને તે હવાર માં ઉઠે ત્યાંથી સાના કપ સલપેલા વધારે ભરેલા હોય ને, દસ બાર જણા આવ્યું હોય મોડા અને સાના કપ સલપેલા દેખાય ને પછી તમારે આગળ બૂટ બૂટ આગળ જાય. છોકરે ગઈકાલે પોલિશ કરી હોય આસપાસ પોલિશ રોજ રોજ પણ એટલે હું આ તારા બાપુ છું એ મહેનત થી ઘર છે. શાકભાજી રહ્યા જાય ને ક્યાં દસ્તુ મળે એને ઢગલીઓ ભરી કાઢે. જ્યાં જાય તો નવા બજાર માં જઈ સફાણું હારું મળશે, સસ્તું મળશે. શુક્રવારે પેલું હારું મળશે આખો તો માથામાં તેલ નાખે ને તે સાધારણ જરાક જરાક નોમ નું દેખાતું. હા કોકડે તો ઘી વધારે લે, આપડે તેલ ની ચીટી આપીએ, આપડે આપડે તેલ ની ચીટી આપીએ ની તે એવું મથાતે અંદર હું તેલ તેલ કરી નાખે લોભીઓ મારા તા નો પૂરો ભેદ એની બાઉન્ડ્રી હોય બધી જોયેલા બધા. આ બધી જાતના મૂર્તિ વિચાર કરો ને એટલે હું જોયું કે આની દ્રષ્ટિ કઈ બાજુ છે તો હું જાણું કે જોડો દ્રષ્ટિ છે. આની બીજા બધા ગોળા હોય લોભિયા હોય ને તે ગોળા હોય, ક્રોધી હોય ને એ ગોળા હોય, માની હોય એ ગોળા હોય, કાં તો લોભી હોય કાં તો માની હોય, બે હોય. એકલો કપટી ના હોય, કારણ સિવાય કપટી ના હોય, કારણ સિવાય એટલે લોભ નું જ કારણ હોય તો જ કપટી હોય, અને કોઈ પ્રમાદ નું કારણ હોય તો કપટી હોય. ખાસ કરી કપટ લોભ ને માટે હોય, દુઃખું બોલવું બધું એકદું કરવું ઊંધા થતા કરવા લોભ ને માટે. અને માન ને માન માન નું રક્ષણ તો ક્રોધ ક્રોધ એ રક્ષણ કરનારો. એટલે આચાર્ય ધીમે ધીમે મળતો રહીશું. શું આપણે મધર આપણે તો બે ગાળો દઈ જાય, લાકડી ભરી વાળ ને તમે જતા રહો તો આ બધાને કોઈ ભાઈ ધીમે ધીમે પડી રહ્યા હોય, ધીમે ધીમે આપણે હેડો બહાર બધો હલ્લો પડી જાય. તો માર્યા બાદ બધા બહેરા ને તો બધા બહેરા હતા ને તેમને તો ઝાપટ જોવાય નહીં. આપણે એમને ત્યાં જવાની જરૂર કઈ રહી? મને સમજાતું નથી કે આપણે એમને ત્યાં જવાની જરૂર કઈ રહી. જરૂર નહી, જરૂર નહી. આ તો વાત કરી કે છે, પણ આપણે આ એક માણસ આવ્યા એક ભાઈ, તે ત્યાં આગળ આપણા મહાત્મા હતા અને ત્યાં બધો પદો ગાનાર હતા ગજાનંદ કરીને, અને મહારાજ ના અતિ પ્રિય થઈ પડેલા માણસ. શું એટલે પછી એ આવ્યા તે દર્શન કરવા, એમને જોવાનું દાદા ભગવાન આવ્યા છે, ત્યાંથી પદો બોલતા બોલતા બંકર્ષણ આવતા રહ્યા. હવે આ બધું માણસ ઉભેલું તો આગળ લાભા થઈને અંદર નહીં કરવા માંડ્યા ગજાનંદ, અને હાથમાં પાણી બહુ આવી ગયું. બસ બહુ દાર દર્શન થયા, બહુ ભાવના હતી પણ દર્શન થતા નતા, બહુ દાર થયા એટલે પાણી આવી ગયેલું. પછી દર્શન કર્યા પછી મને કે છે જમ્યા વગર જવાય નહી, કે છે અમારે જમાયું. અમે છે તે પહેરે નક્કી કર્યું છે, હવે બપોરે ત્યાં જમ્યા છે બધા, બસો માણસ બસો માણસ ત્યાં જમ્યું છે, અને પછી અહીં મુકડી પાછી ખાધી, ખાધા પછી તમે આ ભેગા થયા. મેં બધાને કહ્યું મુકડી ખાઈ લેજો આ રીતે, અને પછી ઘેર જઈને ખાવાનું તમારે. પણ આ તો કદી ના મારા સાહેબે જ કહ્યું છે કે દાદા ભગવાન એમના બધા જે હોય બધાને જમાડે વગર જવાનું. નવરાશ હોય જો ખાતા કરતા આહાર ના કરતા હોય એમને બધું નવરાશ હોય તો પછી અંદર ભરી આવું. જો કેમ કેમ પાછા આયા? સાહેબ ટિકિટ તમે કાઢી મી રહેતા હતા, હવે અમે આયા. હવે તમે શું કહો છો? ના પાછા જાઓ. આ પાસે જો કરી પાછો આવું. પણ એમાં લોજિક શું? એમાં લોજિક શું? એમાં લોજિક શું? લોજિક તર્ક તર્ક શું તર્ક? હા, એમાં એમનાથી આપણે આપણી જાતને માપવાનો ફેરફાર કરી આવ્યો એના એના વિચારો. પણ એવી આપણે ખીવના રાખવાની તો વ્યવસ્થા વિચાર ખીવના રાખવાની બરોબર. જે ચોક્કસ હોય પછી વાંધો નહીં, વિચાર તો કરી મૂકવું. હા શું હા બરોબર. બીજું બધું લતી નહીં, એમને વિચાર તો કરી મૂકવું કે ધર્મ જ્ઞાન જ્ઞાન વસ્તુ છે. શું કહ્યું? જ્ઞાન વસ્તુ છે એવું એમને વિચાર તો કરી મૂકવું. શું? અને આત્મજ્ઞાન જેને ખાતરી થઈ જાય કામ થાય તો આત્મજ્ઞાન ખાતરી ને જેને જેને માન અપમાન કહે સમાન રહે છે એને પછી ખાતરી થઈ ગઈ. ગંગાથી પર થયેલા છે ગમે તેમ બોલે ગમે તેમ વર્તે તે એમને બંધન જ નથી ને. એમાં પણ તારા રાગદેશથી રહીત છે. બરોબર. હરે ક્રિયા રાગદેશથી રહીત હોવાથી ગમે તેમ વર્તે ગમે તે બોલે તો બંધન નથી. શું કહ્યું? છતાં બધું ઊંધું બોલે નહીં પણ અને બોલે તો વિતરાક છે. શું છે? અમે તો બોલીએ જ નહીં પણ લોકોને મહાત્મા ઉપર ઊંધી છાપ પડે ને. લોકોને મહાત્મા ઉપર ઊંધી છાપ પડે ને. આપણા મહાત્મા વધારે મજબૂત થયા, બહુ મજબૂત થયા હતા. જ્યાં આપણા દાદા જુઓ ને ગત્યાધિપતિ હતા બધા હારી ગયા. આપણા દાદા જુઓ છે તો આગળ જયારે હસતા ગયા છે ઉઠતા ગયા. દાદા આ પ્રસંગથી તો મહારાજ જેવાને ઉડતું જૈન મહારાજ જી પાસે કહેવાનું કારણ મળ્યું કે તમારે પ્રત્યક્ષ સત્પુરુષ જોતો હોય કે મોક્ષ પુરુષ જોતો હોય કે વિતરાગ જોતો હોય તો આવા આકૃતિ છે. કારણ કે આવા માન ને માન ને અપમાન એ બે સજ્જામાં ગાયા કરે કે માન ને અપમાન બે સરખું છે, માન ને અપમાન બે સરખું છે. પણ અપમાન સરખું ક્યારે કોઈ રાખ્યું છે જીવનમાં? આ અહીંયા આગળ પ્રસંગ આવું દાદા જોવા મળે છે. એટલે મહારાજોને તો ઉડતું કહી શકાય એવું છે કે તમારે જો ખરેખર જો જોવું હોય તો તમે આવીને જુઓ. જગત હોય છે પ્રેક્ટિકલ પણ જડતું નથી. એટલે આ પેલું તો પેલું જે આવ્યું છે કઈ એની મજા કરે છે. એટલે એમને કહેવાય કે ખરો જ્ઞાની નું ચેતો લેવો કે અપમાન કરી દુઓ ત્યાં આપણે સમજણ પડે. શું આરો બોલી દો સમજવું પડે. ત્યાં એ શું કે અમારો દોષ અમને દોષ કે ના એ દોષ થી મુક્ત રખાય છે. કારણ કે એને હમણાં અમારી જોડે કરે ને દેશ થી મુક્ત રાખીએ. અમે એમ ન રાખીએ કે અમારાથી આ નુકસાન થાય. તો અમારાથી ફાયદો જ કરવો જોઈએ. છતાં આ સમસ્યા નુકસાન કરતો હોય તો બચાવી દઈએ. શું કહ્યું દાદા? અગાસ ની અંદર જે આપણને તે વખતે પ્રસંગ બન્યો અને રાવજીભાઈએ જે વર્તન કર્યું, હવે એ વર્તન તો સાધારણ રીતે જેને જાણ્યું જોયું તેને તો જુદી વાત છે, પણ જેને જાણ્યું તેને પણ તદ્દન અઘટિત લાગ્યું. અને અઘટિત વર્તન લાગેલું હોવા છતાં આપે જે એને સંરક્ષણ આપ્યું અને જયારે વાત કરી કે ભાઈ એનો ક્રોધ બોલતો હતો રાવજીભાઈ નો ક્રોધ બોલતો હતો. આપે એવું જે ખુલાસો કર્યો, આપે જે પછી સત્સંગ ની અંદર વાત જયારે કોઈ કોઈ વખત આવે ત્યારે વાત કરતા હતા, બાકી પ્રસંગ તો એવો તદ્દન એમને અઘટિત વર્તન કરેલું. ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન તો આપવું જાવડાવે છે, ચોપડી નવી છપાઈ છે, જો આ પેલું આ કેમ કર્યું છે બાઉભી હતા, એ હતા 36 જણ, 6 ગાડીઓ 36 પણ, અને દિવાળી નો પડ્યો દાદા ભગવાન ક્યાં કેવડાવો છો, આ બધું શું ગાલ્યું છે, આમ છે, ચોપડીએ છે, હાથ જાય બહુ જરૂર થશે ને, આ દેરાસર બહુ પાપ થાય કહ્યું છે. એટલે મેં કહ્યું શાંત થાવ, આપડે બહાર આવડો, તમે બહાર મન વળો. દાદા ભગવાન કેમ કેવડો છો, શું લોક કે છે, હું નથી કેતો અંતે, ખરેખર હું દાદા ભગવાન છું નહી, ડોંગ કરો ને કે બહુ બોલ્યા, બહુ બોલ્યા, ખૂબ બધું બહુ બોલ્યા. હા એ બોલવા શું થયું કે 500 માણસ હતું તે, ત્યાં 500 માણસ હજુ બધું હતું, તે તાર પછી જે કલકત્તે પહોંચી ગયેલા હોવ ને ઘેર, એ લોકો પછી જયારે એ દર્શન કરવા આવે ને, દાદા સીધા તમારા વિતરાગના દર્શન થયા હોય, લોક તો જોઈએ, લોક તો અમે જોઈએ, હા કેવું દેખાય છે, અમનું મળ્યું જોઈએ, અમનું મળ્યું જોઈએ, અમનું મળ્યું જોઈએ. અરે હા બોલ્યા નહીં, આ કેટલા તૈયમ કરાયા તો જો મોહનભાઈ એકલા ખેતી મોહ પાડતા હતા, એટલે રાવલા શું કરું છું, ના બોલાય, કોની પર બોલું છું, બહુ બોલ્યા સાંભળ્યું જ નહીં, કસાય કરે ને એનો દોષ, એનો કોઈ જાતો દોષ નહીં, ભલો માસ, જો ભલો માસ દોષ કયો કેટલો, કે કોઈનું આગળ ગયેલું પોહાય નહી, તે દોષ રહે છે ને, પેલા બ્રહ્મચારી જોડે રોજ આવું કરતા હતા, રોજ બ્રહ્મચારી શાને પૂછો છો, બ્રહ્મચારી શું છે, તે રોજ કર્યા કરે, રોજ બાજે બ્રહ્મચારી પૂછ્યો છે, આ લોક તો એવું છે ને, જો મીઠાઈ લાગે તો વર્ગી પડે, પછી બહાર નીકળવાનો વખત થયો ને, એટલે બાઉભાઈ પછી દરવાજા આગળ ભેગો થયા, બધી ઉભા રાખી, પછી આલ્યું નરકે તો શું કરી રહ્યા આ બધું, એટલે બહુ બોલ્યા બોલો, અને પેલા તમે હોદા તૂટી રહ્યા બોલે ને, અને પછી મેં એમ કહ્યું, મેં કહ્યું અમે જતા રહીએ, પણ ફરી આવીએ કે ફરી ના આવીએ, તમારો તમારે તમે કહો કે ના આવશો તો અમે, અને તમે કહો કે આવજો તો ફરી આવી, આ જોખમદારી માપી છે, આ ખબર હું દર્શન આવું નહીં, જોખમદારી કોણ આપી, આ એક ના તમે ના આવશો, મેં કહું તમે ના કહો તો હું ફરી નહીં આવું, હું કઉ છું તમે આવશો જ નહીં ને, નાશ થઈ ગઈ આપડે આવવાની ઉપાધિ, એટલે કપાવદેવ કહી દીધું જો આ જોખમદારી આમ નહીં આવે, મારી જોખમદારી નહીં, મને તહેવાર થાય તો શું નથી દર્શન કરતો, અરે કૃપાળદેવ નોંધ કરી કે મહાવીર ના ભક્તો આવા હતા તો મારે કેમ ના હોય, કરો એકાદ માં ગયેલા તે બહાર બંગલા ઉભા છે ને ત્યાં આગળ ઉતરેલા એકાદ બે દાડા રહેલા દર્શન કરવા બે દાડા અમદાવાદ થી આયા વસંતભાઈ કરી પટવા હતા વસંતભાઈ પટવા અને બીજા ઈરાભાઈ ભગવતી ભગવતી જતે ત્યાં આગળ આવે નહી કારણ કે જૈન નું ખરું ને ભગવતી કોઈ આવે ને યાર વસંત ભાઈ તેલ લાયા વસંત ભાઈ છે તે વેદાંતિ તેલ લાયા પછી મારી પાસે તેલ લાયા વેદ્યો બે કરી તે ગયા ઘાસ નો ઉભો હતો તે કશું બોલ્યો તારા વસંતભાઈ પટવા કે છે તે ખંભાત માં કોકરા તારી કરીને અધુ કોકરા થાય ગોળતા નથી કે વસંત કોણ તો આપી ખંભાત માં કોકરા તારી કરી હવે ફરી કોકરા તારી કરો છો જીવન ના હારે ઉભા છે કે ના આપે તો નવાય લાગે એના સ્વભાવ પ્રમાણે પ્રકૃતિ પ્રમાણે કે શાસ્ત્રો માં આવા સંયમ નું વર્ણન વાંચેલું આ પ્રત્યક્ષ જોવા મળે પ્રત્યક્ષ હોય જ જો વાતો તો બધી બહુ કરી લોકો જો અગાસમાં તો જે પછી દર્શન કરી ગયેલા ને એ બધા પછી આવ્યા હતા તમારું દર્શન રાવજી બોલતા જો આપણે જોઈને એ થઈ ગયા હો કેટલી વિતરાકતા છે આમાંથી લોકો વિતરાકતાનો લાભ થાય વિતરાકતાનો લાભ થાય તો કેટલાય માણસો મહારાજના માણસો ને પેલા વિતરાકતાનો લાભ એમના જે હતા ને એ લોકોના મનમાં એ કઈ બાળકો છે ને કઈ જે એકદમ પક્ષમાં ના હોય થોડું હોય અંદર દાદાજી કશું બોલ્યા મહારાજ થી આ બોલે છે આપડા જ્ઞાન નો લાવો એ જ છે ને આપડા બધા મહાત્મા ને ગાળો વળે ને તો જોયા કરે શું ફક્ત મારી હાજરીમાં આપની વિતરાગતા ની અમે વાત કરીએ તો બહુ ઇફેક્ટિવ બહાર ના થાય આપની વિતરાગતા ની અમે મહાત્મા વાત કરીએ તો બહાર લોકો ને ઇફેક્ટિવ ના થાય પણ આ તો વિરોધી જે હોય તે જુએ અને એમાં પાછા વિચાર આપો બધા છે બોલો ને એ તો ક્યાંક તમે એ તો એમ જ કારણ કે એમના ભક્ત છે એટલે ડંખા જ બોલ્યા કરે છે શું કહ્યું એ ગાડા બને ને આપણને ગાડા બરાબર કરે છે એ તો ગોડા બને પણ આપણને આવું દાખલો આપે એ તો ગોડા બને પણ આપણને ગોડા બનાવવા પડે છે ભાઈ તમે ના ગોડા થશે આપણે કહીએ શું કહ્યું અહીં ના આવતા અહીં થાવ તો ઘરમાં બહુ પહોંચે થવાનું છે ને ભલે આ નહીં થાય તો પણ તો થવાનું છે ને નહી આ તો કલયુગ છે નિરંતર જ્યાં આગળ નિરંતર કુસંગ નો જોર છે એવું આ કલયુગ પણ તો દાદા દર વર્ષે એકાદ બે પ્રસંગ નથી બનતા, એકાદ ભાગ્ય બે પાંચ વર્ષે બનતા છે. દર વર્ષે આવા બે ચાર પ્રસંગો બને તો વધારે સારું. પૂજા કરનારા બહુ મળ્યા, પણ આવું આવું પૂજા કરનાર તમારા જોડે આવતા તો બધું જોયા ને, બધા જોયા. પણ એ હોમો થતો, હમું તો એની વાત નથી, કઈક અધિપતિ હોવો છે. હું કઈ છું સામાન્ય માણસ જુદો છે એવું પેલો અનુભવ થી જોઈ શકે દાદા. જયારે દવાખાનામાં મને લઈ ગયા પગલું થયું તે જાતે આવ્યા હતા સાહેબ, પેલા ત્રિવેદી સાહેબ પેલું લઈ દે લાભુ હોવાનું જાતે આવ્યા હતા. પછી એમાં સુવાઈ લઈ ગયા હતા ઘોડા બે, પછી પછી ડાકલો બધા જોયું, ફોટા લીધા બીજું બધું, પછી જોયું પછી કે છે મહાત્મા બધા ભેગા થયેલા એનું એ દાન અને એનું એ મળું. એક ડાક્ટર કે છે કે તમે બહુ સહનશીલતા વાળા કે આવી સહનશીલતા તમે જોઈ નથી કે શું કે આવું ક્યાંથી લાયા સહનશીલતા. મને તો એક ઇન્જેક્શન આપણે સહન થતું નથી કર્યું, અમારે સહનશીલતા ના હોય કે સહનશીલતા એટલે અહંકાર્ય ગુણ છે. આત્મા જુદો છે જુઓ, બધા આયા છે આત્મા જુદો છે જુઓ, આવું અનુભવ થી જોવા કોને. ત્યાર પછી એક જણ દજાયો ત્યાંથી ભળ્યા પેલો રાજુ દજાયો જેવા લઈ ગયા. ડાક્ટરે કહ્યું કે આ બહુ તારે એકાદ દિવસ જીવે બધા જઈ જીવી નહીં શકે, જીવી નહીં શકે. તો એટલે ડાક્ટરે કહ્યું એ કહ્યું બીજા સંદેક્ટ થાય એવું કર્યું બધું. ડાક્ટરો બોલ્યા એવું મનમાં આમ કે આમ આવો છે ને તેવું છે. પછી ડાક્ટરે ઇન્જેક્શન બીજેક્ટ આપવાના છે ને, બરાબર હાથીને આપીશું કે આમ ભારે છે. ભાઈ બોલ્યો કે તમે જેવી ફાવે એવી રીતે આપો, હું દાજો નથી. શું બોલ્યો? રાજુ તમારે જેટલા ઇન્જેક્શન આપવા જઈ કરવું કરો, એને તો દવાખાના નામ કાઢ્યું દાદા નું, દવાખાના નામ કાઢ્યું. તેથી જીવતો રહ્યો, નહી તો હું આ રાજુ જુદ નહી જ. એટલી જરૂર હતી આમાં સહી કરી જરૂર હતી કરી. દવાખાના જાણી ગયેલા પછી પેલા મનોવિસાય નો થયેલો ડ્રગ કંટ્રોલ તે એકદમ ઉતી બંધ જ થઈ ગયું, આખું આખું મગજ જ બંધ થઈ ગયું. આગલે દિવસે થઈ ગયેલું પછી દવાખાના માં દાખલ કર્યા, પછી દવાખાના દાખલ કર્યા સ્પેશિયલ રૂમ સ્પેશિયલ રૂમ નું બધું કાઢી આપેલું, બધું એડજસ્ટમેન્ટ બહુ ઊંચી લીધેલી. એટલે પછી હું ગયો ત્યાં, હું ગયો ને એક જ વસ્તુ યાદ રહે, દાદા કશું યાદ નથી, દાદા એકલું જ યાદ રહે, એ બોલે દાદા છે ને. પછી હું ગયો, ઓળખી ગયા, જરા ભાન ઓછું હતું, ઊંચું બહુ ઘણું હતું. મેં વિધિ વિધિ કરી આપી, વિધિ કરી આપી, પાછો આવ્યો. બિંદારે અહી જયંતિ હો કે ગુરુ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા બાબુ એવું જતા તમે એટલે પછી મને અહીંયા આગળ પેલો એ પહેરાઈ ગયા હતા મહેતા સાહેબ ને ઘેર થી અહીં પેલો એ પહેરા હતા ને પેલો મુગટ કૃષ્ણ ભગવાન જેવું પેલું મુગટ એ ટોપી પહેરાઈ ગયા. એટલે પછી આના ફૂલ નો ફૂલ ફૂલ નું મહી હતું, એટલે મેં આ સાથે ત્યાં મોકલી હતી. મેં આખો દરજી પહેરી તે રાત્રે ત્યાં આખી રાત તમે પહેરી સુઈ જજો, એને એવું કહ્યું. એટલે રાત્રે પહેરીને સુઈ ગયા અને ડાક્ટરે એમને કહ્યું, એમને ઘડિયાળ પહેર્યું ને તે ડાક્ટરે બીજા હવામાં એમ પૂછ્યું શું છે આ કે છે, શું પૂછપૂછ કરો ઘડિયાળ છે. ડાક્ટરને જોયું આ કહી દે આખું ભૂલી ગયા, શું પૂછપૂછ કરો છે અને ઘડિયાળ છે. ક્લબ થઈ ગયું મને બે દાડા. સાયકોલોજી ઇફેક્ટ થી જે રોગ એકદમ અસર કરે છે, આપણે ઇફેક્ટ નહીં હોવાથી ઇફેક્ટ એ વાંધો નહીં આવતો. દાદા આને શું ગણવું, ચમત્કાર ગણવો આ વસ્તુ ને, ચમત્કાર ગણવો કે એટલે એને ચમત્કાર, બહુ મોટું યશનામ કર્મ થઈ જાય, યશ આપે, યશ આપે બધી જગ્યાએ થાય નહીં પણ ઘણો ઘણો કામ થઈ જ જાય. શું કહ્યું એ થવું ના થવું એ અમારા પોતાના ભાવ પર આધાર, અહીં તો સર્વ છે એક જ જાતનું છે પણ એના ભાવ નો ઉપર આધાર. પોતાના ભાવ માં ડગાય નહીં તો કશું વાંધો ના. એટલે દાદા જેવું વાસણ લઈને આવ્યો એવું મળે એને, જે કદનું વાસણ લઈને આવ્યો એવું મળે એને. આ કે છે કે આ કઈ રીતે આવું ભાવ ઉત્પન્ન થાય, કોઈ કે છે કે શું એમાં મેં કર્યું છે તે આવું ભાવ ઉત્પન્ન થાય. નિરંતર આખો દાડો ભાવના જે રહે કે કોઈને દુઃખ કશું થાવ નહીં, દુઃખ હોય તો જલ્દી આરામ થઈ જાય, મને દુઃખ મારે કેમ કરી મટાડવું કેમ, એ આવી ભાવનાઓ જ આવી. તે કશું વળ્યું નહીં, પણ એનો રસ્તો આવ્યો. અને કોઈનું બગાડવું એમ નક્કી કરે એટલે અબજેસ્ટ આવ્યો. કરે ઘરે તોય અબજેસ્ટ, કરે તોય અબજેસ્ટ. સમજે? તમે કામ કરી આવો ને તો પેલો અબજેસ્ટ આવે. તમારે ના પૂછે, વકીલ પૂછે. ક્રોસ કરે ને, ક્રોસ કરે ને, આવડે ક્રોસ કરશે. લાગ તો હમ તો છે, ક્યાં હોય આવું પોલું ચાર છે, પોલું ક્યાં હોય લાગે? તમને કેમ લાગે? વાતચીત કરજો ભાઈ, વાતચીત કરી. પોલા નો ક્ષય થવા મળ્યો છે. જ્યાં જ્યાં પોલું હોય, જ્યાં જ્યાં પોલું હોય ત્યાં ત્યાં તમારા સંસર્ગ ના હિસાબે એનો ક્ષય થવા મળ્યો છે. માત્રાથી જ્યાં જ્યાં જ્યાં જ્યાં પોલું હોય એ આપના સંસર્ગ થી ક્ષય થવા માંડ્યો છે. બહુ કામ કરશે હજુ તો. હજુ લોકો બધા બહુ ઉભા થાય છે ને બધું પામે ને વાતાવરણ થાય, ઉભું થાય છે. વાતાવરણ ઉભું થઈ જાય. શું થાય જાય? વાતાવરણ, ભાવ, ભાવ વાતાવરણ, દ્રશ્ય વાતાવરણ, બધા વાતાવરણ ઉભો થાય છે. એક માણસે કેટલું કરે, કેટલો બધો પગાર, બધું કુસંગથી થવાઈ જ ગયેલું. ઘેરી દળ્યા રમતા રમતા જીત્યા તે અહી દાળ ભર ખરાબ થઈ ગયો. અને મીઠાઈ કોઈ જગ્યાએ રહી જ નહી. ઊંઘ બગાડી, ઊંઘ બગાડી. કેટલું બધું કુસંગ બેઠો છે કે જે કુસંગ તો જ પણ બેઠો છે. વાંધો નથી, તમે રમો કરો બધું. આટલું બધું એક્સેસ કારણ કુસંગ છે. બધો જથાન પણ છે. ક્રિકેટ નો શોખ છે તેનો વધુ નથી. ક્રિકેટ નો શોખ આવો ના હોય, આ તો શોખી નહીં આવવાના હોય. પેપર માં જોયું નથી. એમાં દાદા એવું ને, જે હર્ષ નો ભાવ થયો, હર્ષ નો જે ભાવ થયો એનો પછી અતિરેક થઈ જાય છે અને એને બહાર કેવી રીતે પાડવું એને ખ્યાલ નથી. બીજી જગ્યાએ થતો નથી તેથી, બીજી જગ્યાએ થતો હોય તો અમા ના થાય. આ લોકો ને કઈ કઈ દુઃખો છે પ્રસંગ આવે. બરોબર, એમને થતું જ કઈ બીજી જગ્યાએ સુખ નથી થતું, માટે સુખ થાય. શું કહ્યું? બોલાવી ટીમ ઘેડી રહે ચાર થાય, આપણે સુઈ ભાઈ નહી ભાઈ ઘેડી દેવાય. તિરસ્કાર તો હજુ નહીં હોવો જોઈએ, શ્વાસ વાય પડશે. આ રાખવું ના, પણ આ આપણું અત્યારે કઈ કયા સ્ટેજ પર બેઠા છીએ આપણો ભારત દેશ, એ આપણે નિશાની કે કઈ. અમે તીકડે ખંભાતમાં હતા, તે ખંભાતમાં એક ગયો આપણો મહાત્મા, તે જઈને બધા જેટલા પહેલા પહેલા બધું હરા વેચી દીધું. સાવ સાવ જો નહીં કોઈ ચા પાય છે આખો દિવસ, કોઈ આમ કરે છે, કોઈ પાન બીડી ખવડાવે છે, અજામત અજામત પૈસા વાપરવાના કેવા દ્રશ્ય મળ્યા નહીં. હું સંગ એટલો બધો છું, હાઈ ટોપ ઉપર બેસી ગયો છે, તમારી અતિ પીગુડી શું ચાલે અને કવા હું પાડે ભાઈ. આપડે લગાયા કદાચ બહુ બધા ઘરમાં બેઠા બેઠા, કેટલું બધું જોર ભાઈ, જબરદસ્ત બારે વાત તો કરવા જાઓ. શું લાકડી ઉડે શું કે બહુ પૂછું મેં જોયું છે. છતાંય દાદા સબકોન્શિયસ માં, સબકોન્શિયસ માં એક એક નિયમ છે કે કઈક નહીં, સબકોન્શિયસ બધું છે, સામાન બધો પડેલો છે. તમે આ વાત સવાય બધા ને સામાન બધો છે, પણ પેલો આ કુસંગ હટવો જોઈએ ને, આવરણ આખું કુસંગ જલંધર માં ઝટકાથી હિન્દુ કાપી નાખે તલવાર રોકાઉ આપણે પરમાત્મા કહી શકીએ. હવે કોણ છોડે, કઈ હિન્દુ આવ્યા હતા, કઈ તો ખાસ એમ મળતો હતો, અંતર કરી ખાવાની જીવન નહીં પડતું એટલું થોડું ઊંઘી નો ભાઈ અમને ક્યાં લાયા આપડે, અમને ક્યાં પધરામણી કરી, આપણે હવે એની પધરામણી કરી કોણ છું અમે, ક્યારે ત્યાં આવશ્યક ની જરૂર આવશ્યક તમે કપડા પહેરતા મરવા દો નથી, ધોળિયા પછી એને પાછા એને એ અનાવશ્યક ચીજ ને પરાણે ભોગવવા માટે પછી બીજું બધું લઈ આવવું પડે, લાયક છે ટીવી એટલે પાછા કઈક પિક્ચર લઈ આવો જોવા માટે, ટીવી લાયા હોય વિડીયો લાયા હોય ને સિનેમા જોવા માટે, પછી પેલા નવા કાઢ્યા છે ટીવી તે વિડીયો એ પાછા એના માટે પાછા સિનેમા પિક્ચર લઈ આવો, લાયા છે એટલે જોવા તો લાવવું પડે, પછી કેસેટો લઈ આવો, ફરાને લઈ આવો, ના લાવવું હોય તો લઈ આવો. શું તો એ વસ્તુની કિંમત માટે નહીં વેચતા, એની પાછળ એની પાછળના બીજા પાછા વેચવા માટે એનો ધંધો કાયમ ચાલે, પેરભાગ માટે ઘણા ખરા જીવ આની બુદ્ધિ હોય ને, જઈને ને જે પ્રે બાહ્ય બુદ્ધિ ને, બાહ્ય બુદ્ધિ આંતરિક બુદ્ધિ અને આંતરિક આંતરિક બુદ્ધિ બારે બહાર લોબી ને હવે પણ પરમજી સાહેબ પેપર માં હતું કે છે કે આ પશ્ચિમ ના લોકો માંસાહાર પરથી હવે શાકાહારી પર વધારે આવવા માંડ્યા, એનું કે છે કે રૂચતું નથી, કંટાળી ગયા, કંટાળી ગયા. આ પેટ કઈ કે મરેલા નું મારું કબ્રસ્તાન નથી, બીજો શબ્દ બોલેલો છે મારે સિવિલાઇઝ થવું છે, એટલે એનો વેજીટેરિયન નથી, બધા બીજી ભાષામાં એ જ થયો, આ દાખી કરી ગયો છે સારું સાહેબ. એક માણસ ફરે એવી ફેક્ટરી નથી. હા, એક માણસ ફરે એવી ફેક્ટરી નથી. માણસ દાદા જાતે જ બોલે એવું લાગે, એવું લાગવું છે. એક એક આપણું અને આ તો આત્માની સમજી છે, વાત જ ના હોય ભાઈ. બધાના સમજણ ના પડેલા બોલ બોલ કરે પ્રશ્ન લાવે ને એક એક કરી એટલું હા એટલું ધારણ રહેવું મુશ્કેલ છે ને. ધારણ રહેવું અને ત્યારે માટે સહજ માણસ છે. માસ બે દિવસ લોઅર સ્ટેન્ડ માં નાખવા કોઈ છે એનો ત્યાં કોઈ જાય તો કેવું થાય છે. ઠીક છે, કાઢી નાખવા જઈ ગયો છે. દરેક વસ્તુ છે એવી રીતે ઠીક છે, એક વસ્તુ છે જો એના અમુક પર્સન્ટેજ થાય. એની પાસે મારું ગયું ક્રિકેટ એટલે ગોળી દેરા અંગ્રેજી બોલે એટલે આ લોકો આપડા લોકો ખુશ થઈ ગયા અને સ્ટમ્પ લાયા રહી ગયું.